યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદેશ્ચ દૌર્વિલસિતમ દ્રોણાં પરમ મંગલમ વાક્ત્રાં મંગલક્રૂશ્ચ પાદચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો સ્વામીએ વાત કરી છે અને આપણને જ્ઞાન તો આવડે નહીં ને વૈરાગ્ય તો છે નહીં, માટે હું ભગવાનનો ને એ મારા એમ સમજવું ને હેત તો 15 આના સંસારમાં છે ને એક આનો અમારામાં છે ને કલ્યાણ તો એને શરણે ગયા એટલે એ સમર્થ છે તે કરશે એ એની મોટાઈ છે. અને જેમ છે એમ કહીએ તો ઘેર કોઈ જઈ શકે નહીં અને ઘેર જાય તો ત્યાં રહેવાય નહીં એમ કહીને બોલ્યા છે. તાજી તીક્ષ્ણ ધાર અડતામાં અળગું કરે ત્યાં લેશ ન રહે સંસાર, વજ્ર લાગ્યા કોઈ વીરના. રાજાને પાણી ન પાયું તો પણ તેણે સંકલ્પ કર્યો હતો તેથી ગામ આપ્યું. તે જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી તેમ ભગવાન પણ પોતાનો સ્વભાવ મોક્ષ કરવાનો તે મૂકતા નથી. માની હોય તેને માન આપીને જીતવો, ગરવી હોય તેની આગળ દીન થઈને જીતવો, લોભી હોય તેને પદાર્થ આપીને જીતવો ને ગરીબ હોય તેને દબાવીને જીતવો, એમ કેટલીક જ્ઞાન કળા શીખવી. ડોક્ટર સાહેબ હું કયો ધનજી ભગત. સુરેશ ભગત હું કયો સ્વામી કે જ્ઞાન તો આવડે નહીં, વૈરાગ્ય તો છે નહીં, માટે હું ભગવાનનો ને એ મારા એમ સમજવું. 15 આના સંસારમાં ને એક આનો અમારામાં છે હેત. કલ્યાણ તો ભગવાનના આશ્રય કરીને છે ને એ સમર્થ છે, એટલે એ કરે છે ને એની મોટાઈ છે. મોટાની મોટાઈ જ એ છે કે એ પોતાના સ્વભાવ અને કર્તવ્ય ઉપર જ ધ્યાન રાખે છે, સામેવાળાના નહીં. ભગવાન જો જીવના કર્મ, સ્વભાવ, પ્રકૃતિ એ બધાને જોઈ અને કલ્યાણ મોક્ષ કરતા હોય તો કેમ થાય? હે, વારો આવે? જીવ પ્રાણી માત્રની અવળાઈ અને સ્વભાવને ભગવાન જોતા નથી તો ભક્ત ના તો જોવે જ નહીં. એટલે એનો અર્થ એવો નથી કે આપણે કરતા હોય એમ કર્યા જવું. ઘણા વળી એમ કે હાશ હે, જેમ હાલે છે એમ હાકે જઈએ. ભગવાનનો મહિમા છે એ નબળાઈને પોષવા માટે નથી, દોષ અને સ્વભાવને છાવરવા માટે નથી. મોટા ભાગે વધુ પડતા મહિમાના અતિરેકમાં આંતરજીવનની અંદર પડેલી નબળાઈ અને દોષોને પ્રોટેક્ટ કરવા માટે, પોષણ કરવા માટે કે છાવરવા માટેનો ઉપયોગ થતો હોય. કૃપા એ અનિવાર્ય છે ભગવાનના માર્ગમાં. ઈશાવાસ્ય ઉપનિષદની અંદર એ જ કીધું છે કે હે ભગવાન, તમે અમને સુપથા નયે માર્ગે. સાચી અને ઉર્ધ્વગમન કરનારી દિશા ઉપર લઈ જવામાં આપ સમર્થ છો, પણ આપની કૃપા વિના, બાહુબળથી અમે કોઈ એ માર્ગે ચાલી શકતા નથી. શુરસ્ય ધારા, ભગવાનનો માર્ગ, અધ્યાત્મનો માર્ગ છે એ એકદમ તીક્ષ્ણ, એટલે અસ્ત્રની ધાર હોય ને એના ઉપર ચાલવા જેવો છે. દુર્ગમ અને અતિ દુઃખ ભરેલો, અસ્ત્રા ઉપર પગ મૂકીને ચાલવું એટલે ન વજન પણ દઈ શકાય અને ન ઉતાવળ પણ. તો શાસ્ત્રમાં ભગવાનનો માર્ગ, અધ્યાત્મનો માર્ગ, મોક્ષનો માર્ગ એવો કીધો છે. પણ સાથે એવું કીધું કે એવા દુર્ગમ માર્ગને પણ આપની કૃપા અને ભગવાનના એકાંતિક સંતનો અનુગ્રહ અને આશીર્વાદથી સહજ રીતે એની ઉપર ચાલીને પાર ઉતરી શકાય છે. ભૌતિક જીવન હોય કે અધ્યાત્મ જીવન હોય, ભગવાનની કૃપા કે સદગુરુનો અનુગ્રહ, આશીર્વાદ એ એમાં અનિવાર્ય હોય છે. પણ બંનેના વર્કિંગ પોઈન્ટ જુદા જુદા હોય છે. બહુ મોટા ભાગે લોકો કંઈ કર્યા વિના કેવળ કૃપા અને આશીર્વાદની આકાંક્ષામાં જીવતા હોય અને જીવિતવ્ય પસાર કરતા હોય છે. એક બાજુ કૃપા છે અને બીજું બાજુ પુરુષ પ્રયત્ન છે, પુરુષાર્થ છે. કંઈ કર્યા વિના સીધી કૃપા કોઈના ઉપર થતી હોય અને મળે છે. કાર્યાણીમાં એક પ્રસંગ આવે છે, હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામીએ લખ્યો છે. મહારાજ પાસે દરબારો ને બધા આવ્યા એટલે મહારાજને કીધું કે મહારાજ તમે કૃપા કરો તો થાય. મહારાજ કંઈ કૃપા તો કરીએ અને કરી છે એટલે તો અહીંયા આવ્યા છીએ. ભગવાન અવતાર ધારણ કરીને અહીંયા આવે તો એ આપણા પુરુષાર્થને ધ્યાનમાં રાખીને કે આપણે કરેલા ઉપકારને ધ્યાનમાં રાખીને ભગવાન આવે છે? કેવળ કૃપા. મહારાજ કે અમે અહીંયા આવ્યા છીએ અને તમારી સાથે રહીએ છીએ એ કૃપા છે, પણ એવું છે સમજાય એવી પ્રેક્ટિકલ વાત મહારાજ એવી કીધી. મહારાજે આવેલા ભક્તોને પ્રસાદ આપ્યો હતો ત્યારે પોતાની વાસ્તવિકતાનો એકરાર કરતા એ વખતના આવેલા હરિભક્તોએ એવું કીધું કે મહારાજ અમારા સ્વભાવ તો કરડા, કર્મ અયોગ્ય, કંટી પ્રકૃતિ, આપ અનુગ્રહ કરો તો અમે આ બધું જ છોડીએ અને તમારે માર્ગે આગળ ચાલી શકીએ. અમારા જીવન સ્વભાવ કર્મ તો આવા આવા હતા, હવે આપની કૃપાથી અનુગ્રહથી આવા આવા થયા છે. ત્યારે મહારાજે એવું કીધું કે અમે તો કૃપા કરી છે, અમારો તમને પ્રસાદ મળ્યો, દર્શન થયા, આ સંતોનો સત્સંગ થયો, પણ એ તમે ઘર છોડી અને અહીંયા આવ્યા તો આ મળ્યું થયું. પ્રસાદ મળ્યો, દર્શન થયા, સત્સંગ થયા, એ ક્યારે? એ વખતે વાહનો ન હતા એટલે ચાલીને આવતા હોય, અથવા તો સુખી હોય તો ઘોડા લઈને આવે. મહારાજ કે તમે અહીંયા આવવાનો પુરુષાર્થ દાખલો કર્યો, પ્રયત્ન કર્યો તો દર્શન પ્રસાદ સત્સંગનો લાભ મળ્યો. એ વાતને સમજાવતા મહારાજે એવું કીધું કે પુરુષાર્થ કરે તો પછી એને ક્યાંક મળે છે, કૃપા મળે છે. ઘણી વખત આશીર્વાદ અને કૃપા છે ને એ મોટા ભાગે આકાંક્ષા ઈચ્છા રાખનારા કંઈ કર્યા વિના. ઘણા એમ કે મોટા સંતો માથે હાથ મુકાવે છોકરા પરાયણે, એટલે શું પ્રારબ્ધ બદલી જાય? કંઈક અંશે ભગવાન પ્રસન્નતા માટે, પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવામાં આવે અને ત્યાર પછી એની કૃપા છે કામયાબ બને છે. વાતાવરણમાં હવા તો હોય જ કે નહીં, પણ પંખો ફરે તો એ હવાને પવનમાં કન્વર્ટ કરે. હવા તો હતી જ, પણ પંખાએ શું કર્યું? હવાને અવેલેબલ કરે, જનરેટ કરે. એમ પુરુષાર્થનો પંખો ફરે ને તો કૃપાનો પવન મળે, અને પવન આવે એટલે શું થાય? ટાઢું થાય, ગરમી ન થાય, શીતળતા થાય. ભગવાન અને ભગવાનના એવા એકાંતિક સત્પુરુષની કૃપા અનુગ્રહ એ અનિવાર્ય છે. ભગવાનના માર્ગમાં પોતાની રીતે કોઈ એમાં આગળ વધેને સફળ થઈ શકે કેવળ પુરુષાર્થથી એવું નથી. બુદ્ધિશાળી અને અનેક પ્રકારના તર્ક લડાવનારા લોકો પણ આ વાસ્તવિકતાને સ્વીકારે છે. અમેરિકામાં 1970માં એપોલો 13 યાન જ્યારે મૂક્યું ને છોડ્યું, 53 કલાક સુધી અવકાશમાં એણે યાત્રા કરી, પણ ત્યારે ખબર પડી કે અંદરની ઓક્સિજન ચેમ્બર હતી ને એમાં જ આગ લાગી છે. પહેલું યાન હતું, દુનિયાના દેશોની અંદર એનું આશ્ચર્ય હતું. વિશ્વની મહાસત્તા કહેવાય. સાથે ગયેલા યાત્રી યાનો હતા, યાત્રિકો જે યાનમાં હતા, એ તો એક દુનિયાની અસ્મિતા કહેવાય. અકસ્માત થાય તો કેવી મોટી નુકસાની, વ્યક્તિ જાય એ મોટી નુકસાની. સાધન છે એ તો બહુ સામાન્ય છે. એ વખતે સેનેટ બોલાવવામાં આવી, આખો દેશ ચિંતામાં, વિશ્વની મહાસત્તા કહેવાતી હોય, આવું મોટું નુકસાન સામે દેખાતું હોય, ઉપાય કરે પણ છતાંય કોઈ વસ્તુ એમાંથી તો કંઈ શક્ય ન હોય. એ વખતે સેનેટની અંદર કેલિફોર્નિયામાં મોર્ફિન હતા, એમણે રજૂઆત કરી કે હું જ્યારે યુવાન હતો ને ત્યારે મને મારા વડીલ માતા પિતાઓ એવું કહેતા કે જ્યારે પણ તમે અતિ મુશ્કેલીમાં હો ને ત્યારે આજુબાજુમાં જોવાને બદલે ત્યારે ઉપર જોવું. જ્યારે આજુબાજુવાળાએ તમને કાંઈ સાથ સહકાર આપી શકે એમ ન હોય ને ત્યારે એ ઉપર ભગવાન છે ને, મહાસત્તા, એ આપણું રક્ષણ કરે છે. એની કૃપા અને અનુગ્રહ એ આપણને એ સંકટ અને વિકટમાંથી ઉગારે છે, બચાવે છે. અને એ વખતે એમણે જાહેરાત કરી કે આપણે આવી મુશ્કેલીમાં છીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા અવકાશ યાત્રીઓ હેમખેમ પરત પાછા આવે. વોઇસ વોટ કહેવાય ને, સમૂહમાં જ્યારે કોઈ પણ પ્રસ્તાવ રજૂ કરવાનો થાય ત્યારે રાઇટિંગની અંદર કદાચ ન હોય પણ છતાંય હાથ ઊંચો કરીને એકી અવાજે એને સંમતિ આપે એટલે એને વોઇસ વોટ કહેવાય. એક સાથે એમના પ્રસ્તાવને બધાય સેનેટર જે સભ્યો હતા એમણે બધાએ સ્વીકાર્યો. પેપરની હેડલાઇનની અંદર બીજે દિવસે છપાયું, દેશના તમામ નાગરિકો સમય આપ્યો 9 વાગે રાત્રિના, પોતપોતાના ઈષ્ટદેવની પ્રાર્થના કરે કે આપણા દેશના અવકાશ યાત્રીઓ આવી મુશ્કેલીમાં છે તો એ પરત આવે. અને બધાએ પ્રાર્થના કરી અને એ પ્રાર્થનાના પરિણામ રૂપે એ યાન 63 કલાકે એમ ક્યાંક પાછું આવ્યું અને હેમખેમ એ યાત્રિકો પાછા આવી ગયા. ત્યારે આવા મોટા યાનનું સર્જન કરનારા લોકોને પણ એટલી તો પ્રતીતિ થઈ કે આપણી બુદ્ધિ અને આપણા પુરુષાર્થ કરતાં પણ પરમ દિવ્ય શક્તિ છે ને એ આમાં કામ કરે છે. ઘણી વખત પછી જગતના દુન્યવી પ્રવાહોના આવેગમાં માણસ છે એ અને ભૂલી જતો હોય, એ વાત જુદી છે. પછી ભગવાન ક્યારેક ક્યારેક યાદી અપાવે કે તારી ઉપર એ કોક હું બેઠો છું. ભગવાનની કૃપા એ ભગવાનના માર્ગમાં પણ અનિવાર્ય છે. એ અનુગ્રહથી અધ્યાત્મની યાત્રા અને ભૌતિક જીવન સુગમ બને છે, સરળ બને છે. સંકટ અને વિકટ ભરેલો માર્ગ છે ને એ સહેલો બને છે, સરળતાથી અને પાર ઉતરી શકાય છે. સ્વામીએ એવું કીધું કે જ્ઞાન તો આપણને આવડે નહીં, વૈરાગ્ય તો છે નહીં, એટલે કંઈ રાખવાનો હોય એમાં વૈરાગ્યની વાત આવે એટલે તો દોરી બાંધે, હમણાં કાઢી નાખીએ આપણે ક્યાં. પણ હું ભગવાનનો અને ભગવાન મારા એમ સમજવું, એક મૂઢપણાની સમજણ છે. કદાચ ઝાઝું જ્ઞાન ન હોય અથવા તો વૈરાગ્યની વ્યાખ્યા ખબર ન હોય, પણ ભગવાનને માર્ગે આગળ ચાલવા માટે મુખ્ય વાત સ્વામીને કહેવાની એ છે કે કમસે કમ એવી ભગવાન પ્રત્યેની માન્યતા દ્રઢ થવી જોઈએ કે એ મારા છે અને હું એનો છું. બીજા બધાય સારા છે પણ મારા આ એક છે ને એનો હું છું. એના તરફથી જે મળે, જેવું મળે, જ્યારે મળે એ મને મંજૂર. બીજા પાસેથી ઝાઝું મળે, જલ્દી મળે તો એ મારે જોઈએ નહીં. સુરા ખાચરની સમજણ શું હતી? અમે તમણા, તમે પછી શબ્દ પ્રયોગ કંઈક જુદા કર્યા. કદાચ શાસ્ત્રોનું જ્ઞાન અને એટલું અધ્યયન નહીં હોય, પણ છતાંય શાસ્ત્રોનું અધ્યયન કરીને જે સમજણ દ્રઢ કરવાની હતી એ એમણે કરી. કરતા હરતા એ ભગવાન છે અને એનો હું છું, એ સમર્થ છે, એ જે કરે એ મને મંજૂર છે. એનાથી બીજા કોઈને કરતા ન માને, સમર્થ ન માને. ન માને એટલે પોતાના જીવન વ્યવહાર કે વિચારની અંદર પણ ક્યારેય એની ઝલક ન આવે. ગમે તેવી ચેલેન્જ આવે ને છતાંય એમાંથી એ પોતે ચલાયમાન ન થાય, બીજામાં પ્રતીતિ ન આવે. ઉપલેટાના લાલાભાઈ હતા. ચોમાસાનો સમય, રાત્રિના ઓસરીમાં પલંગ ઉપર સૂતા હતા. ઇન્દ્ર મહારાજ આવ્યા. ઇન્દ્ર મહારાજ એટલે કોણ? કોણ કહેવાય? સ્વર્ગના મુખ્ય નાયક, આમ તો ત્રિલોકીના નાથ, મુખ્યમંત્રી નહીં કે વડાપ્રધાન નહીં, પણ ખાલી આમ વિઝ્યુલાઇઝ કરતા, નહીંતર આપણે તો ખાલી ઇન્દ્ર એવું નામ સાંભળ્યું હોય ને, હે, સહેલું થઈ ગયું હોય, સાહજિકતા હોય, પણ એનું સત્તા સામર્થ્ય એની બહુ ખબર ન હોય. અને અત્યારે આપણે યારે કોઈક લાઈવ હોય સત્તાધીશ કોઈ, તો એનો મહિમા હોય, એની મર્યાદા, એનો પ્રોટોકોલ. પણ એ બધા કોના આધારે હોય? કે એનો પાવર્સ, એનું સામર્થ્ય, એનું કાર્યક્ષેત્ર એ આપણને મગજમાં સ્પષ્ટ હોય. તો ઇન્દ્રનું સામ્રાજ્ય કેટલું? ત્રિલોકીના નાથ, રાજા, નાયક. ઉપલેટામાં આવ્યા. અત્યારે કોઈ મોટા સત્તાધીશ આવે તો રોડ રસ્તા હારા થઈ જાય, પછી ગામડામાં બેઠા બેઠા વાતું કરે કે વરહે એકાદ વાર આવવા જોઈએ. હું કામ કાંઈ આપે નહીં તો કાંઈ નહીં, પણ રોડ તો હારા થઈ જાય, સાફ સફાઈ તો થઈ જાય. ઇન્દ્ર આવ્યા અને લાલાભાઈને એવું કીધું કે તમે મને ત્રણ વસ્ત્રો આપો. એટલે લાલાભાઈએ એવું કીધું કે ભાઈ, મારું જે કાંઈ ધન સંપત્તિ પ્રોપર્ટી બધું છે ને, એ મેં જૂનાગઢ મંદિરના મહંત ગુણાતીતાનંદ સ્વામીને અર્થે કરી રાખ્યું છે, તો જે મારા અધિકારનું ન હોય હું તને કેમ આપું? એટલે જે જોઈએ એ ત્યાંથી આપે, હું ન આપી શકું. હવે વાત કેટલી, મારે જે કાંઈ દેવાનું છે ને કરવાનું છે હું એના માટે કરું છું, મેં જે છે એ પણ એના અર્થે કરી રાખ્યું છે. આમાં તો બહુ મોટો મર્મ આવી જાય. એકનિષ્ઠ હોય અને ભગવાનને આશરે અને દ્રઢ ભરોસે રહેનારો કે જીવનારો ભગવાનનો ભક્ત હોય ને એનું સમર્પણનું પાત્ર પણ એવું શ્રેષ્ઠ હોય. બધી જગ્યાએ ન હોય એમ, શું હોય? એક નિષ્ઠનું સમર્પણ પણ એક નિષ્ઠા એક પાત્રમાં હોય અને શુદ્ધ પાત્રમાં હોય, નહીતર એ વખતે એની જાહો જલાલી તો હશે જ. ક્યાંય વર્ણન એવું નથી આવતું કે લાલાભાઈ બહુ ગરીબ હતા અને એને પાસે ત્રણ કપડાં આપવાના નહોતા એટલે પછી ઇન્દ્રને ના પાડી, એવું જ કે આવે છે? સુખી સંપન્ન હશે અને છતાંય એમણે એમ કીધું કે મેં એ બધું જ ગુણાતીતાનંદ સ્વામીને અર્થે કરી રાખ્યું છે અને એને આપી દીધું છે, એનું છે, હું એ ન દઈ શકું. ઇન્દ્ર કોપાયમાન થયા અને એમણે કીધું કે જો ત્રણ વસ્ત્ર નહીં આપો ને તો આ બધું જ ધનોત્પનોત કરીશ. ના આપ્યા એટલે વરસાદ શરૂ થયો, એટલું પાણી આવ્યું. ગામના કેટલાક બધા ભેળા મળીને લાલાભાઈ પાસે આવીને એવું કીધું કે તમે ક્યાંક કરો, નહીતર આપણા બધાનું આમાંથી તો મોત થશે. ત્યારે લાલાભાઈએ એવું કીધું કે સ્વામિનારાયણ ભગવાન છે ને કરતા હરતા છે, એની ઈચ્છા વિના બીજો કોઈ આ જગતનો કરતા નથી અને રક્ષણ કરવા વાળો કોઈ નથી, મારવા વાળો કોઈ નથી, આપણે એનો દ્રઢ આશરો રાખીને બેઠા છીએ. ઉપાધિ ઊભી કરવા વાળા કરતા પણ નિવારવા વાળા છે ને એ મોટા છે, ચિંતા ન કરો. આપણે મહારાજને ને ગુણાતીતાનંદ સ્વામીને યાદ કરો. એ વખતે ગુણાતીતાનંદ સ્વામીને, એ તો મહાપુરુષ અંતર્યામી હતા એટલે એમને ખબર પડી કે ઉપલેટામાં આવી ઉપાધિ થઈ છે, હરિભક્તો સંકટમાં છે. તો સ્વામીએ ત્યાં સંત નિવાસમાં સંતો બેઠા હતા ને એમાં એવું કીધું કે આપણે ઉપલેટાના હરિભક્તોના રક્ષણ માટે પ્રાર્થના કરો, મહારાજને અરજી કરીએ. એટલે સ્વામીએ ધૂન કરાવી. જૂનાગઢ સાધુ આશ્રમમાં ધૂન થઈ અને ઉપલેટામાં ઉપાધિની સમન થઈ. ઇન્દ્ર થાક્યા પણ એને ધાર્યું તું એવું કંઈ થયું નહીં, એની પ્રાર્થના ન કરી. લાલાભાઈ એને પ્રાર્થના ન કરી ઇન્દ્રને કે તમે આમાંથી રક્ષણ કરો. એમ રક્ષણ કરનારા પોષણ કરનારા એકને જ માને, એના તરફથી જે મળે જેવું મળે જ્યારે મળે એ મને મંજૂર. બીજા પાસેથી જાજુ મળે સારું મળે અને જલ્દી મળે તો પણ મારે એ જોઈએ નહીં. હું ભગવાનનો અને ભગવાન મારા છે એવી જીવમાં જે આંટી પડવી, દ્રઢતા થવી, એ મોક્ષનું બીજ છે, કલ્યાણનું પરમ સાધન છે. પણ એ વ્યવહાર અને ક્રિયા પ્રસંગો અને દેશકાળમાં જ એની ખબર પડે કે આપણને કેવી છે, કેટલી છે. નહીતર ઘણી વખત થોડું ઘણું કંઈક આવ્યું હોય તો તુરંત બીજે માનતાવું શરૂ થઈ જાય, દોરા બંધાવા જાય, મંત્રેલું પાણી લેવા જાય. જોકે આપણે તો અહીંયા નહીં હોય પણ હરિભગત કહેવાતા હોય એટલે મૂંગા મૂંગા કરી આવે એમ, કીધા વગર. તો ભગવાનનો મહિમા કે એમની મહાસત્તાને આપણે કેટલી સમજ્યા. ભગવાન કે ભગવાનને એવા એકાંતિક સત્પુરુષ છે ને, આ જગત પાસે અને જીવ પાસેથી બીજી કોઈ અપેક્ષા નથી રાખતા, પણ કમસે કમ એટલી અપેક્ષા તો રાખે કે અમે જે છીએ એ તો સમજો. બધાયની હારે બધાય જેવા જ આ છે. તો મહારાજે તેને દોહની પ્રક્રિયા કીધી છે. કમસે કમ આ ઇતર વિલક્ષણતા ભગવાનના ભક્તના હૃદયમાં એ સ્પષ્ટતા હોવી જોઈએ કે ભગવાન અને ભગવાનના સત્પુરુષ એ આ લોકના નથી, બીજા જેવા નથી. અને પછી એનું સામર્થ્ય સત્તા એ આપણા હૃદયમાં દ્રઢ થાય તો બીજામાં પ્રતીતિ ના આવે. બોચાસણના કાશીદાસ હતા, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ભગવાન સ્વામિનારાયણની એમણે અનેકને ઓળખાણ કરાવી, સત્સંગ પ્રવર્તન કરાવ્યું. ગામ ગુરુ ઉમેદગર કરીને હતા, વેશ વૈરાગ્ય ન હોય પણ વૃત્તિ કઈ ભગવી ન થઈ હોય. મંત્ર તંત્ર અને મેલી વિદ્યાની ઉપાસના કરી 60 ગાડાનો રસાલો અને શિષ્ય મંડળની સાથે ગામડે એની મંડળીઓ ફરતી, મોં માગ્યા દામ ભેળા કરે, મિષ્ટ ભોજનો ન આપે ને મંત્ર દ્વારા પ્રયોગો કરી પરેશાની અને પીડા ઊભી કરે. બોચાસણમાં આવ્યા એટલે આજુબાજુના પરગણામાં ભગતે સત્સંગ કરાવેલો એટલે એમને ખબર પડી ગયેલી કે આપણા આપણા જે મુખ્ય મુખ્ય શિષ્યો હતા ને એને એને જાણે તો. અને એ બહુ વેદના હોય, આપણા શિષ્ય પ્રમોદી લીધા, દૈ ઉપદેશ પોતાના કીધા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આ બધું લખ્યું છે. અમારાને તે મીટાવી દીધા અને તારા કીધા, કાશીદાસ તે શિવ વિષાદમાં ચપટીમાં ચોળું શરણે લઉં. શિષ્ય મંડળની સાથે બોચાસણ આવ્યા, મળ્યા અને વાત કરી તો કાશીદાસભાઈ એટલું જ કીધું કે ભગવાન સ્વામિનારાયણનો છું અને એ મને જે મળ્યા છે ને ઓળખાણા છે એ બીજાને ઓળખાવું છું. તારા મારાનો કોઈ અમને કંઈ આગ્રહ નથી ને ઈચ્છાય નથી. જીવના હિતની વાત કેવી એ તો મારો ધર્મ છે. જેને જે મળ્યું હોય, અનુભવ્યું હોય એ એની વાત કરે ને ઓળખાવે, તેમાં બીજું ખોટું શું. આવી વાત જ્યારે કરીને ત્યારે પેલા ને એમ થયું મહાત્માજીને કે આ કાંઈ આપણું માનશે નહીં, તું જોઈ લે મારું સામર્થ્ય. એમ કરી અને કેટલા મંત્રના પ્રયોગો કર્યા છતાંય પણ ભગતને કંઈ ન થયું. છેવટે એમણે અમુક એવા મારણ મંત્રનો પ્રયોગ કર્યો કે આને જીવથી જાનથી મારી નાખું, એટલે એ મંત્રના પ્રયોગ દ્વારા એમણે એક કન્યા પ્રગટ કરી અને એને કીધું કે તું આને મારી નાખ. ભગત પાસે જ્યારે મારવા ગઈ ને ત્યાં ભગત સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જપ કરતા હતા, પહેલી એ ભગતની સામે દ્રષ્ટિ કરીને ત્યાં જ એ બળવા માંડી. એવી લાય લાગી તે ઉછળી અને પેલા મહાત્મા ઉપર પડી. મહાત્મા વૈયા ગયા, ભગત કાંઈ ન ગયા. ત્યાં જ એનું મરણ થયું. ગમે તેવી મુશ્કેલી હોય, ગમે તેવા કોઈ મંત્ર તંત્રનો પ્રયોગ કરનારા હોય અથવા તો પીડા કરનારા હોય, છતાંય મારા ઈષ્ટ દેવનું ધાર્યું બધું થાય છે અને કરતા હરતા એ છે, એનો હું છું અને એ મારા છે, આવી જે જીવમાં દ્રઢતા આંટી, આવી માન્યતા, મૂઢપણું, કદાચ બીજું કાંઈ ન હોય પણ જો આવી એક પકડ આવી ગઈ હોય ને તોય જીવનું બહુ મોટું કામ થઈ જાય. એટલે સ્વામી એવું કીધું કે આપણે જ્ઞાન તો આવડે નહીં, વૈરાગ્ય તો છે નહીં, પણ હું ભગવાનનો અને ભગવાન મારા એમ સમજવું, બાકી હેતની ટકાવારી તો સ્વામીએ કીધી છે. પણ આવી સમજણ જો ભગવાન પ્રત્યેની દ્રઢ થઈ હોય તો પણ બહુ મોટું કામ થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે શ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ યણમ નીલકંઠમ ભજે. સજાનંદ સ્વામી મહારાજની જય. આજે ભરતભાઈ છે, લગભગ જે ભક્તોએ નામ લખાવ્યા છે ને, કોરોનાની રસી લેવા માટે 8:30 વાગે વાહન આવશે અને 2-3 ગાડી આવશે, એટલે 8:30 વાગે ભક્તો તૈયાર રહીએ. બીજું સંતોને પછી કેવડાવશે ભરતભાઈ, વાત થઈ છે. આજે ઘનશ્યામ મહારાજે જે વાઘા પહેર્યા છે એનું આપણે 2 મિનિટ ધ્યાન કરીએ. વૃંદાવનના વાઘા પ્રેમી ભક્તોએ સરસ બનાવ્યા છે, વર્ણન તો કરી શકાય એવું નથી. પાગ એવી છે, પાગની ઉપર એક બાજુનું છોગું છે એમાં પોપટિયા કલર છે અને ગોલ્ડન કિનારી છે, ડાબી બાજુમાં બ્લુ કલર છે અને એ બાજુ પણ ડિઝાઇન સોનેરી કિનારી છે, ઉપર પીછવાઈ છે એ સરસ મજાની આમ ગુલાબી કલરની સેજ લાંબી મોરના પીછા જેવી છે, પછી ઉપરના ભાગમાં મોર પીછનું એક છોગું છે, ત્યાર પછી એક વચ્ચે ગુલાબી ફૂલ છે પાઘમાં. પાઘમાં આજે ડાબી બાજુ મહારાજને તોરો લટકે છે, 3 છોગાવાળો, 3 લેરિયાવાળો ડાબી બાજુ, અને 2 કાનમાં મકરાકાર કુંડળ છે. મહારાજનું હસતું મુખ, જમણે ગાલે ટીબકડી, મહારાજના કંઠમાં ટૂપીઓ છે અને ત્યાર પછીનો સોનાનો નગદ 5 તોલાનો હાર છે બીજો, અને ત્રીજો અહીંથી મોટો હાર નાભી સુધી હિંડલતો એવો સોના હાર છે. મહારાજે સરસ મજાના જામો પહેર્યો છે અને એમાં એવા બુટ્ટાદાર બુટ્ટાઓ ટાંકા છે, પોપટી કલરના બુટ્ટા છે, સાથે સાથે આસમાની કલરમાં બુટ્ટા દોરેલા છે. આ રીતે મહારાજની કેળે મહારાજે કંદોરો ધારણ કર્યો છે, બંને હાથમાં 3 લેરવાળી પોંચી ધારણ કરી છે, ડાબા હાથમાં પોંચી છે, 5 આંગળીઓમાં વીટી અને અભયચક્ર છે, જમણા હાથમાં મહારાજે રૂમાલ ધારણ કર્યો છે બ્લુ કલરનો અને હાથમાં ગજરો છે, ગજરો લાલ કલરનો છે, ઉપર સફેદ એક ફૂલ છે, કંઠમાં સફેદ બ્લુ અને ગુલાબ સફેદ લાલ અને ગુલાબી કલરનો સરસ મજાનો હાર કંઠમાં ધારણ કર્યો છે, પગમાં મહારાજે આજે 5-10 આંગળીઓમાં વેઢ ધારણ કર્યા છે, દરેક 2 અંગૂઠામાં મોટા નંગ છે અને જુદા જુદા કલરના વીટીયું મહારાજે પગની આંગળીઓમાં ધારણ કરી છે, કાંડામાં મોટા સોનેરી કલરના તોળા ધારણ કરેલા છે. આ રીતે મહારાજની આજ અવર્ણની શોભા છે. સહજાનંદ સ્વામી મહારાજની બ્લુ ધોતી આ ભારમાં કુંવારા હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન વર માગુ છો દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો એ દાન એ વર માગુ છું નિર્વિકલ્પયુત્તમ અતિ એવો નિશ્ચય રોયે વર માગુ છું અલબેલા તમ આગળે હું અરજ કરું એ સારું એ વર છું મહાત્મ્ય જ્ઞાન સહિત હરિ એવી એકાંતિક